એટલે હમણાં થોડા દિવસ પહેલા જ મને એક વડીલ કહેતા હતા, મને કે આ છોકરા છોકરીઓ પરણે ને પછી એમાં લગ્નો, જો લગ્નનો નાજુક વિષય છે, મારી સમજાવવાની તમને મર્યાદા છે, પણ લવ મેરેજ હોય કે એરેન્જ્ડ મેરેજ હોય તકલીફ તો બેયમાં પડે જ છે, પણ છતાંય પહેલાં જે લવ મેરેજ હોય છે એમાં મને ભાઈ હમણાં થોડા દિવસ પહેલાં જ કહેતા હતા કે લગભગ માથાકૂટ હોય છે, કારણ કે ઓલા મોહ બધા ઓસરી ગયા હોય, ઓળખતા આવડ્યું ન હોય, એક દાંડીઓ આમ માર્યો બીજા દાંડીઓ આમ માર્યો એમાં નક્કી કરી નાખે, એટલે તમારે નવરાત્રિમાં 5 મિનિટમાં એક દાંડીઓ આમ માર્યો એક દાંડીઓ તમારે પેન્ટ પીસ જોઈતા હોય તો તમે કેટલું મેચિંગ કરીને વાત કરો, ત્યાર પછી તમે પૈસા કાઢીને પેન્ટ પીસ શર્ટના પીસ લાવો છો, ત્યાં આમનું મેચિંગ થઈ નાખો છો, ભલા માણે તમે વિચાર તો કરો, કઈ બુઢે લોકો સલાહ બી તો લઈ જાય. એટલે વડીલો હોય એમને જાણમાં હોય, એ કુટુંબને જોઈ શકે, પરિવારના સંસ્કાર જોઈ શકે, ફેમિલી એના સંબંધો એની આબરૂ પ્રતિષ્ઠા આ બધું જોઈ શકતા હોય, અને એ છોકરા છોકરી એકબીજાના મોઢા જોઈને ચાંદ ચકોરીને જેમ બેઠા હોય, એમાં પછી કે બીજું દેખાય નહીં, મોં જે આંધળો છે બીજું કાંઈ ન દેખાય એમ. એટલે નતા બે જણા બેઠા હતા જાડવા નીચે, બોલ્યો આમ જણ કે મને તારી આંખમાં આખી દુનિયા દેખાય છે, જણ બોલતો તો જણ જણ ભાઈ તો ન બોલે, બૈરાઓ હંમેશા બહુ પેક હોય છે, એ તમારી વીકનેસ ક્યાં છે એ જ ગોતતા હોય, એ આ જન્મજાત એના ગુણ છે, બહુ ખુલ્લું પાડી નકામ પછી ગાડી દે. પણ એ ઓલો બેઠો બેઠો કે મને તારી આંખમાં, એને શબ્દ વાપર્યો, મારે વાપરવો નથી, પણ એ તમે જાણો છો એ જ શબ્દ વાપરીને પછી એની વાત શરૂ કરી, મારે મને તારી આંખમાં આખી દુનિયા દેખાય, હવે બનેલો શું કાંજી કુંભાનો ગધેડો ખોવાઈ ગયેલો અને એ ઝાડવા ઉપર થાકીને બેઠેલો, તે એ કે ભાઈ જોવો ને મારો ગધેડો દેખાય છે ક્યાંય, પત્ની એના પતિને કહેતી હતી કે પરિણા પહેલા તો તમે મને રોજ એમ જ કહેતા હતા કે તું તમારી દુનિયા છો, તું તમારી દુનિયા છો, અને હવે બે બે કટકા ગાળી દો છો, તો પેલો કે તેથી મને દુનિયાની ભૂગોળની ખબર નહોતી, એટલે અત્યારે એકબીજાના મોહમાં યુવાનિયાઓ પરણી જતા હોય, આ મેસેજ આપણે એટલે આપ્યા છે કે આ થોડા લોંગ ટાઈમ લોકોને જાણવા મળે કે આ બધા કોઈ યુવાનો સાંભળતા હોય છે તો ફસાઈ ન જાય, બરબાદ ન થાય, પછી એટલા માથા પછાડતા આ મોવા પાસે અમારી પાસે આવે છે, અમે હવે આનું હું અમે એમાં શું કરીએ, તમે ભરી પીડ્યા અને પાછા શું કે સામે હવે મારે છૂટા છેડા લેવા છે, મેં કીધું એટલે કોઈ સાધુ ને કહેતો ને નકરી ગોઠવાઈ જાય, એટલે આ નાજુક વિષય છે, એટલે એમાં સલાહ વડીલો ની લેવી જરૂરી છે. હું હજુ બહુ તમને એક વાત કહું, વડીલો ની સલાહ એટલે એમાં માતા પિતા જ હોય એવું નહીં, એટલા માટે કે મેં આવા પણ ઘણા કિસ્સા જોયા છે કે માતા પિતાના સલાહ માનીને જે પરિણા છે એવા યુવાનો પણ દુઃખી છે, અને જે માતા પિતાની સલાહ નથી જ માની અને પરિણા છે એવા સુખીય છે. એનું કારણ ફોલ્ટ ક્યાં છે, માતા પિતામાં, શું એ હકીકત અમુક જોઈ નથી શકતા. એક દાખલો તમને એમ દઉં કે એક જણાને માતા પિતાને વિરુદ્ધ જ લગ્ન કર્યા, માતા પિતાએ કીધું મને વચ્ચે મળવા, મને કે તમે તમારો છોકરો આવે છે તમારી પાસે, તમે જરા કયો ને કે આવું ન હોય ને આમ ન હોય ત્યાં, મેં કીધું હું સાંભળી રહું, પછી મેં છોકરાને પૂછ્યું, મેં કીધું હું બાપા આવું બધું આમ કહે છે, મને કે તમે ઓલા બે ત્રણ ભાઈઓ છે એમ પૂછી જોયું, હવે એ વડીલો, એટલે હું તમને એમ કહી શકું કે સલાહ લેવી તટસ્થ વ્યક્તિની લેવી, તટસ્થ વ્યક્તિ હોય એ બધું જોઈ શકશે, અને માતા પિતા તો અમુક કે આમ કરીએ તો અમને આમ થાય, એની તકલીફ પોતાની હોય એમ, અમારે શું અમારે હવે કોને જવાબ દેવાય, તમારે જવાબ બરાબર છે, આનું શું કરવું એમ. એટલે વડીલો હતા એમણે કીધું કે ભાઈ આમના બેયની સ્ટેટસ સરખા છે, સ્વભાવ સારા છે, પરિવાર સારા છે, એમાં કોઈ સ્વામી મૂંઝાવા જેવું નથી. છોકરાઓનું બિલકુલ સારું છે, બાપુજી એની રીતે ગણિત માંડ્યા કરે છે, એ ગણિતમાં કોઈ દમ નથી. હવે બે ત્રણ જણા કીધું, મેં કીધું ઓકે બરાબર છે, મારે કંઈ કરવાનું જ નહોતું, ખાલી અભ્યાસ જ કરવાનો હતો PhD. અને ખરેખર એને પછી ઓલો છોકરા મને પૂછ્યું, મને કે શું બાપા શું કહે છે? મેં કીધું વડીલો આ બધું આમ કહે છે ને બાપા આમ કહે છે, તને કેમ લાગે? મારે તો આમ કરવાનું જ છે, વડીલો કહે છે એના માટે મેં ભરોસો રાખ્યો છે. આ ડાયા માણસો કહે છે, મેં એને કીધું કે આમાં કે ખોટું છે, તો એ કહે છે નથી ખોટું. મેં કીધું તો કર, સુખી છે એવા. ત્યારે એવા યુવાન આવે છે કે જેના બાપા કે અહીંયા જો, બોલ્યો કે પણ મને આ ભૂખી ગમતું નથી. નહીં અહીંયા જ, તને ખબર ન પડે એમાં. તો મને ખબર ન પડે પણ નહીં, આ તને ખબર નથી એનો બાપ કેવો સારો છે. તો એનો બાપ સારો છે પણ મારે ઘર જમાઈ રહેવાનું છે. બોલ્યો કે એને બાપને બેળું રહેવાનું છે, એને ઘરે જઈ જમાઈ રહેવાનું છે. અને હારા હોય એના છોકરા છોકરી બધા સંસ્કારી જોઈને સારા જોઈએ એવું થોડું છે? મીઠામાં મીઠો કેરી આપતો આંબો હોય એમાં કાચા ભરદા નથી આવતા? એમ એવા હોય તેમના છોકરા એવા ન હોય? પ્રહલાદ કેવા ભક્તરાજ, એનો દીકરો વિરોચન કેવો અનાડી, એવું નક્કી છે કઈ? પણ આગ્રહ કરીને પછી આ કરીને પરણાવે, પછી એ કંકાસને ક્લેશમાં જિંદગી પૂરી થઈ જાય, પછી બધા અટવા. એટલે સલાહ લેવી પણ તટસ્થ અને સમજદાર અને વડીલ જે બધી જ રીતે વિચારીને આપણને કહે છે. એટલે માતા પિતાની સલાહ લેવી, આદર રાખો, સાચી કહેતા હોય તો માની લેવી. લગ્નનું તો આવું છે, ધંધાના બીજા બધા ક્ષેત્રો છે એમાં એવું છે, જેનું જે ક્ષેત્ર અને જેનો જે નિષ્ણાત એને પૂછું. હવે મને આવીને કોઈ પૂછે, મને કે સ્વામી મારે એક ખેતર ઉગમણે છે, એક ખેતર આથમણે છે, હું કઈ વાડીઓ કૂવો કરું પાણી થાય? એટલે મને શું ખબર પડે? એનો જે નિષ્ણાત હોય તમે એને પૂછો કે કઈ જગ્યાએ પાણી કરવાનું છે. હમણાં થોડા વખત પહેલા મને એક જણાવ્યું, મન કે સામે હું નરોડા જમીન લઉં કે સરખેજ બાજુ લઉં? મેં વચમાં લે, શું કેવું મારે? મને કે પણ મારે આ ધંધો, મેં કહ્યું એ ધંધો મને ખબર હોય, તારે જે ધંધો કરવો છે એ ધંધો ક્યાં હાલે મને ખબર હોય, અને એવી ખબર હોય તો સાધુ થાત. ભલામણ હતા, પૂછવાનું તો કઈ ઠેકાણ, કઈ ક્ષેત્ર જેનો જે હોય વિશે, જે જેનો નિષ્ણાત જે જઈને એને તમે પૂછો, એની પાસે જાઓ. આટી ગુટી હોય પ્રાર્થના કરીએ, આ મૂંઝાયા હોય પછી એવું બધું અલગ સંતોની અમુક વાત છે એ બરાબર છે. એટલે જેનું જે ક્ષેત્ર જેનો જે નિષ્ણાત એની સલાહ લઈએ તો જીવનમાં સફળતા મળે. એટલે સલાહનું આ એક યુવાનો માટે સલાહ જરૂરી છે, સલાહ લેવી જ જોઈએ. બીજો ગુણ છે એ નમ્રતા છે. પેલો બહુ બડાઈ ન કરવી, બડા બડાઈ ના કરે, બડા બોલે ને બોલ, હીરા મુકશે ના બોલે લાખ અમારા મોલ. કેવી સરસ વાત, હીરા મુકશે ના બોલે લાખ અમારા મોલ, બોલે નહીં. એટલે યુવાનોએ કરી બતાવવું, શક્તિનો સંચય કરવો, શક્તિને કેપેબિલિટીને ડેવલપ કરવી, જેટલી વધે એના માટેના જે કંઈ ક્રિયાકલાપ હોય એના ઉપર ધ્યાન આપવું, અને વડીલોનો યોગ્ય વ્યક્તિનો સલાહ લેવી, અને જેની સલાહ યોગ્ય ન હોય પછી માતા પિતા હોય બીજા પણ હોઈ શકે તો એમનો પૂરો આદર, એમાં નમ્રતા રાખવી. એટલે બીજો મુદ્દો યુવાનો માટે છે એ નમ્રતા છે. જામવંત મેં પૂછ્યું તો એ ઉચિત શીખાવવાનું બીજું મોહી, મને ઉચિત સલાહ આપો મારે શું કરવાનું છે. અને પછી યહ કહી નાય સબંધ કહું માથા, બધાને નમ્રતાથી હનુમાનજી પ્રણામ કર્યા છે. નમ્રતા યુવાનોને માટે નમ્રતા જરૂરી છે. વણ માગી પણ કોઈ સલાહ દેવા આવે તો એને ધીરજથી સાંભળે, વણ માગી તોય સાંભળ. એક જણા બધે પંક્તિ, પેલા તો જમણવાળા પંક્તિ એમ બેસીને જમતા ને, બુફે તો હતું નહીં ને, હવે આવી ગયું છે, એ આખી મજા જ જુદી હતી ને. પીરસણીઓ પીરસતા હોય, ડોલું લઈ લઈને ફરતા હોય, ને આખી પંક્તિ બેઠી હોય, શ્લોકો બોલાતા હોય, ખેલું યજ્ઞ જેવું કામ હતું ને. અત્યારે જોડા પહેરીને બધા જમતા હોય, પછી કે બુદ્ધિ હારી નથી રહેતી, આમાં ક્યાંથી રહી છે? એક કઈ આમાં પવિત્રતાનું ઠેકાણું છે? પગમાં જોડા ચામડાના, કેડે ચામડાના બુટ, મોબાઈલના કવર ચામડાના, એ બધું જે પહેર્યું એ બધું ચામડાનું, હાથ પગ ધોયા હોય ન ધોયા હોય, ઉભા ઉભા ખાવાનું, વાતો કરતા કઈ ખાવ, અહીંથી મરચું લે, અહીંથી કઢી લે, અહીંથી દૂધ પાક લે, અહીંથી કચોરી લે, અહીંથી પૂરી લે, અને હોદા આમ રોદા ગળદુલિયા ખાતો ખાતો જાય, એ જ બધું ભેળું થાય, પોળમાંથી માગીને ભેળું કર્યું હોય એવું લાગે. પણ હવે એ કર્યા વગર એ છૂટક્યો નથી, સમાજ એવો થઈ ગયો છે, જમાનો એવો છે, સમય ફટાફટ આવીને આવીને ખાઈ વાની બને, અને એટલી બધી વાનગીઓ બનાવે કે શું ખાવું. ઘણાને હાવ ખબર ન પડે, અથાણા પાપડ જે હોય ને એ ખાઈને વ્યા જાય. ધણી યારે ધીંગાણા તો રહી જ જાય, ચલો કરીને બહાર નીકળી જાય, પછી ઓલ્યો કે પેલા તો શિખંડ ખાતો ક્યાં હતો, તે શું ખાધું. હવે આરે ચાખવા જે વસ્તુ હોય એને ભટકાવી જાય, બોલો કઈ ખબર ન. અને પછી એવડે હાથ ધોવા માટે લાઈનો માં ઉભું રહેવાનું, એટલે બધા રાડ્યું હોય નાખતા હોય પાછળ, એ ભાઈ હાલો હાલો બધા હુકાઈ જાય બધું હાલો. એટલે એક જણો બહુ રાડ્યું નાખતો હતો ને, એટલે ઓલી પાછલા વાળો કે રાડ્યું શું નાખવા, આગલાની ચાળ હોય ને લૂછી નાખ ને. ઓલો કે લૂછો તો ખબર ના પડી જાય, ઓલો કે તન પડી. અલે ઓલી પંક્તિમાં બધા આમ જમવા બેઠા હતા, એટલે એક જણો જમવા ત્યાં બાજુ વાળો હતો ને, એ કે ભાઈ ત્યાં ઓલો કે શું વચમાં બકબક કરો છો, મને કોઈ જમવાનું વચ્ચે બોલે ને મને ન ફાવે, આપણે 25 રૂપિયા ચાંદલો કર્યો જમવાનું હોય, એમાં તમે ટાઈમ બગાડો, આગળી ઓલા થાળી લઈને આવે, વધુ કીધું વધુ કીધું વધુ કીધું, બોલવાનું શું આવા જમી જ લેવાનું હોય બધું, પછી પૂરું કરું પછી બધી વાત કરજો. હે જમવા જ મીઠું પૂરું થયું ને પછી કે શું ભાઈ તમે શું કહેતા, કઈ નહીં મારે ત્યાં કહેવાનું, તમે દાળ ભાત જમતા હતા ને એમાં માખી હતી, લે ખા ખા તું. એટલે સલાહ દેવા આવે તો ધીરેથી એને સાંભળવી, એ એક ગુણ ખેડવા જેવો છે. સલાહ આપે તો વગણ માગી ભલે આવે. ઇંગ્લેન્ડમાં બનેલી વાત છે, ઇંગ્લેન્ડની અંદર ક્રિકેટ વન ડે રમાતું હતું, નામ હું ક્રિકેટનું ભૂલી ગયો, કારણ કે એ બધા એના નામે પરદેશીઓને એવા હોય ને આપણને યાદ જ નહીં, રાખવાય શું કામ જોઈ, આપણા દેશના નામ ન રાખીએ, ગોવિંદ માધવ મુકુંદ ભગવાન વારે નામ આવે, ઓઇલાનું શું હીટર પીટર ખીટર બધું રાખો, નામ લે તો જાજુ જવાની ઈચ્છા થાય, એવા નામ શું કામ બધા. હવે હીટર પીટર એટલે શું વળી, હીટર પીટર વીટર એ શું, આપણે કંઈક ખાવા માંડે પેટમાં, બોલ એના કરતા નામ શું કામ બાપા યાદ રાખવાના, આપણે રાધે રાખવું શું કામ જોઈ. એટલે એ બહુ એક પહેલી જ વાર ઇન્ટરનેશનલ ક્રિકેટની અંદર એક યુવાન ક્રિકેટર હશે એ પસંદગી પામ્યો છે, રમ્યો પણ બહુ સારું રમ્યો, એમાં કંઈ એને ભૂલ પડીને આઉટ થઈ ગયો, જાય તો આઉટ થઈ ગયો, એટલે આંચકો તો લાગે, પોતાને લાગે બીજાને લાગે આ છે. પછી વચ્ચે કંઈક થોડો સમય મળ્યો હશે મોકો, તો એક બુઝુર્ગ વડીલ એ પેલા યુવાન ક્રિકેટર આઉટ થઈ ગયો હતો ને એની પાસે આવ્યા, એમણે કીધું બહુ સારું રમતા હતા, તમારી પાસે શક્તિ છે પણ તમે જે આ બોલ હતો એને પારખવામાં આટલી ભૂલ કરી, અને એને તમે જે શોટ માર્યો એ શોટ મારવામાં તમારી ભૂલ હતી, અને પેલો અકળાઈ ગયો. હવે હાલી શું મળે ખબર ના પડે, અને ઓડિયન્સમાં બેઠા બેઠા જોયા કરો, કોઈ હાથમાં બેટ પકડ્યું ના હોય, ઇન્ટરનેશનલ ક્રિકેટ ઉપર પીચ ઉપર ક્યારેય તમે પગ મૂક્યો નહીં, બધા સલાહ દેવા લે, સલાહવાળા કોઈ ભેળ્યા નથી, ભેળ્યા નથી ને આવ્યા નથી, આવ્યા નથી ને સંભળાવ્યા નથી. હું તમને પૂછવા આવ્યો તો તમે વડીલા અહીંયા ઘૂસી ગયા છો, તે કેમ રમાય કેમ ન રમાય અમને ખબર હોય, તમે શું સલાહ દેવા હાલી નીકળ્યા છો, કોઈથી બેટ પકડ્યા નથી, કોઈથી ક્રિકેટમાં પગ દીધો નથી, પીચ ઉપર કોઈથી ઇન્ટરનેશનલ ક્રિકેટ માનો આવી જાવ છો સલાહ દેવા. પેલો કે યુવાન શાંતિ રાખો, મેં બેટ પણ પકડ્યું છે અને અનેક ઇન્ટરનેશનલ ક્રિકેટ હું રમ્યો છું, અને મારું નામ ડોન બ્રેડમેન છે, ઓસ્ટ્રેલિયાનો મહાન ક્રિકેટર આવે, ઓલો પછી પગમાં પડી ગયો, પણ તો પહેલાં એટલે ઉદ્ધત ન થયો, ઘમંડી ન થયો, સલાહ આપે તો સલાહને ઠંડે કોઠે માણસે સાંભળવાની એક આદત, ટેવ આ ગુણ છે યુવાનોને, મહાકુરુ ધનજન યૌવન ગર્વ આ બધા પાસાઓને આપણે યુવાનોને કાંઈક દિશા મળે એના માટે આપણે ચર્ચા કરીએ છીએ, કે જેથી યુવાનો છે એ કંઈક સાચી રાહ ઉપર આવે અને થોડું જીવનમાં કંઈક સમજે તો બહુ એને જિંદગી બહુ લાંબી કાપવાની છે. એટલા માટે આ બધું સમજવાનું છે. અને યુવાનો તો ઠીક છે, પણ દરેકે કોઈક એવું ઠેકાણું નમ્રતાનું રાખવું જોઈએ. મતલબ કે ત્યાં દિલો દિમાગ આપણું નમે એના ચરણોમાં, એની પાસે એનો બહુ ફાયદો હોય છે. જેણે એવું ગોતી લીધું હોય એને એનો જ અનુભવ હોય છે. પણ એવું કોઈ પાત્ર, કોઈ સ્થાન કે જ્યાં માણસ ઝૂકી જાય, નમ્ર થઈ જાય ને બધું જ ભૂલી જાય, પોતાની પદ, સત્તા, શક્તિ, વૈભવ, સંપત્તિ એવું જીવનમાં હોવું જોઈએ, નમતા શીખવું જોઈએ, એ જીવનના એક સફળતા માટે બહુ જરૂરી છે. પ્રસેન્જીત મહારાજા ભગવાન બુદ્ધ નગરમાં આવ્યા એટલે મળવા માટે તૈયાર થયા, પણ એના જે દીવાન હતા ને એને ગમ્યું નહીં. થોડુંક આ સાધુ સંતોની પાસે ઘણા ને આજે તમે જુઓ, અમે કોઈ જગ્યાએ નીકળ્યા હોય અને કોઈ આપણે રેલવે ઉપર સ્ટેશનમાં કે કોઈ એરપોર્ટે કે કોઈ જગ્યાએ કે કોઈ ક્યાંય હોય ને અચાનક કોઈ હોય ભાવુક આવી પ્રણામ કરે અને એમાંય કોઈ દંડવત કરે તો આજના તો ઘણા નાકમંડે સાફ કરવા બોલો. પણ એ ભાવ આવે સંતોને, જેને કોઈને દંડવત ગમતા હોય એ અલગ વસ્તુ છે, પણ બધાને કંઈ દંડવત ગમે એવું નથી હોતું, પણ એ કરી શકે છે એ એને ધન્યવાદ છે. મહાનતા એને છે કે એ કેટલો પેલો થયો હોય ત્યારે લાકડીની જેમ કોઈના ચરણોમાં પડતો હોય છે. ઉત્કૃષ્ટતા એના જીવનને છે, સલામ એને કરવી જોઈએ. ઝૂકતા તો શીખ્યો છે, એટલે નમ્રતા, નમવું પ્રસેન્જીત મહારાજને તો ગમતું, પણ એટલે દિવાનને રૂચ્યું નહીં. આવો મોટો રાજા અને ફકીર ભગવા કંથા પહેરનારો અને એના ચરણોમાં જઈને પડે ગમે નહીં. ગયા નહીમાં બધી કથા જુદી છે, પાછા વળતા હતા ને તો દિવાનથી રેવાયું ને, જે રીતે પ્રસેન્જીત નહીમાં આ બધું થયું ને ભગવાન બુદ્ધો પ્રૌઢ પ્રગલ્ભ, વચ્ચે આવતા આવતા પણ દિવાનથી રહેવાનું નહીં ને, એટલે કહ્યું અને કીધું મહારાજ માફ કરજો, પણ આપણા જેવા સમ્રાટને આવી રીતે સાધુ સંતોના ચરણમાં આમ પડી જવું, નમવું એ ઠીક નથી, એમ એ ગૌરવ નથી. હમણાં ઓબામા પહેલાં જાપાનના પ્રધાનને થોડુંક વધારે ઝૂકી ગયા, આખા દેશમાં ખળભળાટ થઈ ગયો કે અમારા દેશનું નીચું દેખાડ્યું છે, આટલું બધું નમીને એમણે કેમ પ્રણામ કર્યા જાપાનના રાષ્ટ્રપતિને કે વડાપ્રધાનને, એ અમારા દેશને નીચું જોવડાવ્યું છે. આવું બધું હશે એનો કોઈ પ્રોટોકોલ, આપણને ખબર નથી શું નકામ વચમાં પડવું. પણ ઘણાને નમે ના ગમે એટલે આમને પછી રેવાયું નહીં ને, એટલે પ્રસન્નજીત મહારાજને કીધું મહારાજ તમે આટલું બધું જે નમ્યા આ બધું કરે, મને માથું એના ચરણમાં મહારાજ મૂક્યું, માથું સાધુના ચરણમાં, એક ભિક્ષુકના ચરણમાં માથું મૂકી દીધું તમે, અને કેટલી વાર સુધી એમને તમે નમાવી રહ્યા, મને બહુ હીણપટ લાગી, ક્યાં આપણું સામ્રાજ્ય અને ભગવી કંથાવાળો માણસ એના પગમાં તમે નાનું બાળક માતાના ગોદમાં માથું મૂકે એમ મૂકી દીધું એના ચરણમાં, મને ઠીક નથી. હવે દિવાન એટલો બધો એમનો લાડલો હતો, બુદ્ધિવાળો હતો, એને અનાદર કરવો પણ ઠીક નહોતો લાગતો, પ્રસેન્જીત પણ ગૌરવશીલ માણસ હતો, એટલે સીધું એમને કંઈ ન કહ્યું, પણ એ મોકો ખોળતા હતા. એમાં રસ્તામાં જતા જતા એક માણસની ખોપડી મળી ગઈ, એટલે એને ઠોકર વાગી ગઈ અને દડી ગઈ, એટલે પ્રસેન્જીત મહારાજે કીધું દિવાનજી આ ખોપડી લઈ લ્યો, એટલે લઈ લીધી અને કીધું કે દિવાનજી આ ખોપડી છે ને બજારમાં વેચી આવો અને એના જે પૈસા આવે ને એ મને તમે કહો. મહારાજ તમે આ વેચવાનું કહો છો, રાતે પાય પણ ના આવે એમ કહીને ફેંકી દીધી ખોપડી. વેચવા માટે કહો છો તમે, આને અડે નહીં કોઈ, આ તો તમે હુકમ કર્યો એટલે મેં હાથમાં લીધી, બાકી આને કોણ લે, આના પૈસા કાંઈ ના આવે. ન આવે તો કે ના, આપણા પગ તો અથડા હતા, ઠોકર તો ખાઈને ઉલ્લી ગઈ હતી ને, તો કે હા ભલા માણસ આ માથાને એક સાધુના ચરણમાં નમી લેવા દે ને, નહીં તો આ ઠોકરો ખાઈને દડતી થઈ જશે, બાકી દડતી થઈ જશે. એ ખોપડીની જેમ આ પણ રસ્તા ઉપર દડતી છે ત્યારે એની કશીય કિંમત નથી આવેની, અને જેની તેની ઠોકરો ખાઈને રસ્તાઓમાં રજળશે એના કરતા કોઈ સંત ફકીર સાધુ એના ચરણમાં આ ખોપડીને નમી લેવા દે ને. એટલે નમવું ઉત્તમ છે, નમ્રતા બહુ ઉત્તમ છે. આમ તો દેવ મંદિરે જઈને અહંકાર ખાલી કરવાની વાત છે, માથું ફોડવાની વાત છે, પણ માથું આપણે ફોડી નથી શકતા એટલે શ્રીફળ ફોડીએ છીએ. શ્રીફળનું પ્રતીક તો એ છે, પણ કહેવાનું એ છે કે મગજમાં રાઈ ભરાણી છે, પાણી ભરાણું છે, કાઢી નાખવું. એટલે નાળીનું પાણી કાઢીને આમ કરી નાખે છે. હા, નમ્રતા બહુ જરૂરી છે. પણ આજનો યુવાન બેફામ થઈ ગયો છે. આજે કોણ કોને કહે? આજના યુવાનોને જે રીતે રસ્તાઓમાં રખડતા અને ભટકતા અને જે સમસ્યાઓ પેદા કરતા, તમે ભાગ્યશાળી છો અહીંયા આવો છો એટલે હું નથી કહેતો, પણ કોઈ પણ ના તમે સત્સંગમાં જનારા યુવાનો બહુ ભાગ્યશાળી. ઘણી વાર પગે લાગવાનું મન થાય એવું લાગે કે ને કેટલા સંસ્કાર હોય છે, મર્યાદા હોય છે, ચૂકવાની, વંદન કરવાની, દેવ મંદિરે જવાની, કંઈ સારું સાંભળવાની. હાલો હું તો એમ કહું છું જીવનમાં ઉતારી ન શકે પણ સારું સાંભળવું ગમે એ એક પ્રથમ પગથિયું છે ને. ઓલા લોકોને હમણાં થોડા દિવસ પહેલાં મને એક જુવાન કહેતો હતો, એ આમ બહુ જિજ્ઞાસુ પોતે, દર શુક્રવારે આવે છે. તો એનો એક મિત્ર હતો, તો એને એમ થયું કે કોઈ પણ બહાને મારી એકવાર અહીંયા લઈ આવો, એકવાર આવશે ને ચાખશે તો પછી એને કંઈક જીવનનું ઉપયોગી આવશે. એટલે પોતાની બાઇક ન લીધીને પહેલાં દોસ્તારની બાઇક લઈને એને કીધું આપણે એક જગ્યાએ જવું છે, ત્યાં પાર્ટીમાં લગ્નનું કંઈ હશે ત્યાં જવાનું છે, એટલે એનું બાઇક લઈને નીકળ્યા. હવે પૂરું થઈ ગયું 7-8 વળતા હતા, એટલે એમણે કીધું લાય હું ચલાવી લઉં. એટલે આ ચલાવવા બેઠો જે શું યુવાન અહીંયા આવતો હતો, એને બાઇક હાથમાં લઈ લીધી. ગુરુકુળના ગેટ આવ્યા, એટલે પેલો કે તું આ ક્યાં લઈ જઈશ? તો કે અહીંયા હમણાં યુવાનો આવશે બધા અને સત્સંગ થશે, સાધુ સંતો વાતો કરશે અને યુવાનોને લગતી તને જીવનનો ફાયદો થશે, તું થોડું સાંભળ. ના યાર, તે આ શું કર્યું? હું ના, મારે ત્યાં નથી આવો. અરે પણ તને ન ગમે તો બીજી મિનિટે ઉઠી જાય ને, તને થોડો આનંદ આવે, તને કંઈક મનમાં હળવાશ આવે તો તું બેસજે, નહીં તો તું ઉઠી જાય. ના, મારે અંદર આવવું જ નથી ને. અરે પણ તું અહીંયા સુધી આવી ગયો છો. તો કે ના, મારી સાથે જીદ નહીં કરવાની. ના, હું તો તું બાઇક રાખ, હું આ પગે ચાલીને વ્યો છો. ભાઈ ના, તારું બાઇક છે તું લે, પણ મારી પાસે મારે આવવાનું કોઈ સાધન નથી. તો તું મને મૂકીને વ્યો જાય તો હું શામાં રાતે 12 જાય કેવી રીતે આવી? તો કે એનો વાંધો નહીં, તું દોસ્ત છે ને, તું સાંભળ, હું તારી રાહ જોઈશ. ક્યારે પૂરું થાય? તો 11:30 તો થઈ જાય. તો કે હું 11:30 તને રિંગ કરીશ. એ રાતના 9:30 થી 11:30 સુધી બાર ચાની કીટલીએ બેઠો રહ્યો, અહીંયા ન આવ્યો. અને 11:30 જેવા થયા એટલે આને રિંગ મારી કે તારું પૂરું થઈ ગયું? તો કે મારું પૂરું થઈ ગયું, તારું પૂરું થઈ ગયું. અને આવીને લઈને ગયો, પણ અંદર આવ્યો. એટલે જે સાંભળે છે બહુ સદભાગી છે, સદનસીબ છે. આજે આ બધા યુવાનોને અને નબીરાઓને જે શરાબ પીને એક્સિડન્ટ કરનારા અને હિટિંગ કરીને જનારા ગાડીઓ નબીરાઓ આપણને કથાઓ સાંભળીએ છીએ ત્યારે બહુ દુઃખ થાય છે. અને એના માટે મને એક જે થોડું મળ્યું તો મને એમ થઈ ગયું કે હું તમને સંભળાવું, એ સાંભળવા જેવું છે. નહીતર આ લઈને આવ્યું આ બધું કરવું મને ખેલ થાવે નહીં. પણ એટલું બધું સરસ છે કે આમ તમે આજના યુવાનને જે એને કહ્યું છે કવિત છે, પણ તમે શબ્દને બહુ ધારજો. એનું મૂળ હેડિંગ છે દોસ્ત તું ક્યાં જાય છે. હવે કવિ વાત કરે છે, દિલ પૂછે છે મારું, અરે દોસ્ત તું ક્યાં જાય છે, જરાક તો નજર નાખ સામે કબર દેખાય છે. ક્યારે મોત આવી જશે યાર? હવે તને કાંઈ ખબર નથી કેટલી આયુષ્ય હશે. આયુષ્ય નિરતન અંજલી ટપકત હે શ્વાસો શ્વાસ, હરી ભજા વીણ જાત હે અવસર ઈશ્વરદાસ. હાથમાં અંજલીમાં પાણી ભર્યું હોય, હવે આ બધા આમામાં જઈને ઘડીમાં ખાલી થઈ જાય. તમે જો તિલક ચાંદલા માટે આપણે થોડું પાણી લીધું ને ખ્યાલ ન રહ્યો તો આમ જો ખાલી હોય. આમ કોઈ આમ આવ્યું હોય એમાં કોઈ વાત કરતા હોય, હા હું અહીં જો કાંઈ ન હોય વહી જાય છે ને. આપણને અનુભવ છે આ આયુષ્ય નીર, આપણું આયુષ્ય છે પાણી છે અને તન છે આ શરીર છે એ અંજલી છે. અંજલી એટલે આપણે આમ આમ વાળ્યું ને, એ અંજલી હથેળી છે. એ ટપકત હે શ્વાસો છે, શ્વાસ રૂપીથી ટીપા પડે. તમે વિચાર કરો, ઈશ્વરદાસજીએ લખ્યું છે, આ ઈશ્વરદાસજીની વાત કરી હતી ને, એણે આ લખ્યું છે. આયુષ્ય નીર તન અંજલી ટપકત હે શ્વાસો શ્વાસ, હરી ભજા વીણે જાત હે અવસર ઈશ્વરદાસ. જે જાણે છે એને ખબર પડે છે કે હરી ભજા એમ. એ દોસ્ત તું ક્યાંય જાય, ક્યાં જાય છે, જરાક તો નજર નાખ સામે કબર દેખાય છે. મોત નો તો તું વિચાર કર, ના વ્યવહાર સચવાય છે ના તહેવાર સચવાય છે, દિવાળી હોય કે હોળી બધું ઓફિસમાં જ ઉજવાય છે. આ બધું તો ઠીક હતું પણ હદ તો ત્યાં થાય છે, લગ્નની મળે કંકોત્રી ત્યાં સીમંતમાં માંડ જવાય છે. દિલ પૂછે છે મારું, અરે દોસ્ત તું ક્યાં જાય છે. 5 આંકડાના પગાર છે, પણ પોતાના માટે 5 મિનિટ પણ ક્યાં વપરાય છે? હે, 5 આંકડાના પગાર છે પણ પોતાના માટે 5 મિનિટ પણ ક્યાં વપરાય છે? પૂજા પાઠ 2 મિનિટમાં પતાવાય છે અને પિક્ચરમાં 3 કલાક કેમ બેસાય છે? એ બધાએ, તમારે બધાએ પણ સમજવા જેવું છે. આખો દિવસ વન ડે ક્રિકેટ હોય તો બેસી જ રહેશે ને આમ ગોયન જેમ, અને આરતી કે સ્તુતિ કે 15-20 મિનિટ લાંબી ચાલે તો અહીંથી કીડિયું ચડે. સત્સંગી હોય તો પૂજા પાઠ 2 મિનિટમાં પતાવાય છે અને પિક્ચરમાં 3 કલાક કેમ બેસાય છે? ફોન બુક ભરી છે મિત્રોથી પણ કોઈના ઘેર ક્યાં જવાય છે? હવે તો ઘરના પ્રસંગો પણ હાફ ડે માં ઉજવાય છે. દિલ પૂછે છે મારું, અરે દોસ્ત તું ક્યાં જાય છે? કોઈને ખબર નથી આ રસ્તો ક્યાં જાય છે, કોઈને ખબર નથી કે આ રસ્તો ક્યાં જાય છે. થાકેલા છે બધા છતાં લોકો ચાલતા જ જાય છે. લખ્યું છે હું સલામ કરવી પડે, મને આ મેં કીધું મારે તો તમને સંભળાવવું જ છે એમ. કોઈને ખબર નથી કે આ રસ્તો ક્યાં જાય છે. ખરેખર લો ગતાનો ગતિ, ગતાનો ગતિ, ગતિ કો લોક, ગતાનો ગતિ કો લોક અનુસરે, એક ગયો એને પાછળ જાય, બીજો જાય. લે હકીકતમાં ઓઈલો પરિણો બાપ પરિણા વર્દીકર પરિણો ઓઈલો પરિણો એને દીકરા એના પરિણા એને પરિણા આમાં હેલું જ જાય, હેલું કોઈ હેલું જ જાય, બધા રાયડું પાડે ને બધા હેલું જ જાય. ઘરમાં બાપ બાપુજીને કહેતા હોય કે આમાં ક્યાં પડ્યા આ કાદવમાં કિચડમાં, પાછા છોકરાને જોજો પરણી જાય છે. એટલે બધા લોક ક્યાં જાય છે, કોઈને ખબર નથી આ રસ્તો ક્યાં જાય છે. થાકેલા છે બધા છતાં લોકો ચાલતા જ જાય છે. કોઈને સામે રૂપિયા તો કોઈને ડોલર દેખાય છે. તમે જ કહો મિત્રો, શું આને જ જિંદગી કહેવાય છે? કોઈકને સામે રૂપિયા તો કોઈકને ડોલર દેખાય છે. તમે જ કહો મિત્રો, શું આને જ જિંદગી કહેવાય છે? દિલ પૂછે છે મારું, અરે દોસ્ત તું ક્યાં જાય છે? બદલતા આ પ્રવાહમાં, બદલતા આ પ્રવાહમાં આપણા સંસ્કાર ધોવાય છે. આવનારી પેઢી પૂછશે સંસ્કૃતિ કોને કહેવાય છે. ખબર નહીં પડે સંસ્કૃતિ કોને કહેવાય છે. બદલતા આ પ્રવાહમાં આપણા સંસ્કાર ધોવાય છે. આવનારી પેઢી પૂછશે કે સંસ્કૃતિ કોને કહેવાય છે. એક વાર તો દિલને સાંભળો, એક વાર તો દિલને સાંભળો, બાકી મન તો કાયમ મૂંઝાય છે. ચાલો જલ્દી નિર્ણય લઈએ, મને હજુય સમય બાકી દેખાય છે. બસ, અરે દોસ્ત તું ક્યાં જાય છે. એટલે યુવાનોને આ સમજવાની નમ્રતા એની બધી શીખ છે. રાખે એવું ગુમાન જાણે મોટો નવાબ. બધા જરાક લોટક્યો કે લો હાલતો હોય તો ધરણી ધ્રુજતી હોય, બાઈક કે સ્પ્લેન્ડર જેવું હોય તો કીક મારે કે હાશ દે હું રાખે એવું ગુમાન. હાય મોટા બુલડોઝ કૂતરાને ચડાવે એવા મોટા ગોગલ્સ નાખ્યા હોય, જાફરા જેવા વાળ રાખ્યા હોય, આખે બટન ઘુલા કરી નાખ્યા હોય, અને જીન્સના પેન્ટ તો વિઘાયકના લાંબા રાખ્યા હોય, ઘરમાં ફરતો તો સાવરણીની જરૂર જ ના પડે, અને આપણી સામે મદહોશ આંખોથી આમ જોતો એક જાણે આપણે એનો બાપ માર્યો છે. રાખે એવું ગુમાન જાણે મોટો નવાબ, પણ કાળ આવી કેશે તારા કાનમાં તારે રેવું ભાડાના મકાનમાં. જીવ શાને ભરે છે ગુમાનમાં તારે રેવું ભાડાના મકાનમાં. માને મારું મકાન કર્યા રંગ ને રોગાર, માને મારું મકાન કર્યા રંગ ને રોગાન, જાણે કાયમ લીધું છે વેચાણ માં તારે રેવું ભાડાના મકાન. એટલે શંકરાચાર્ય કહે છે હરાતિ નિમેષાત કાલ સર્વ. પેલાનો જમાનો ફૂટપાથ ઉપર બંગડી વાળો બંગડી વેચવા બેઠો હતો, થોડી બંગડી આગળ મૂકી છે. એ જમાને પ્લાસ્ટિકની નહોતી, બધી કચકડા કાચની આવતી અને બાજુમાં એક થેલી ભરીને પણ મૂકી હતી. એમાં પોલીસ વાળો આવ્યો, પોલીસ તો ગરમ જ હોય, આવીને જોરથી પેલી થેલી ઉપર લાકડી પછાડીને કે આમાં શું છે? હવે એમાં કાંઈ નથી. હતું તે લાકડી પછાડીને, હવે એમાં કાંઈ નથી. બસ આવી રીતે માણસ ટપ દઈને પડી જાય છે. કાળરૂપી આ તમે નદી ભાદર હોય, આ મહી હોય, એના તટ ઉપર પેલા વાઘરી લોકો તરબૂચ વાવતા હોય છે, ટેટી વાવતા હોય છે, પછી આવી મોટો કાતો લઈ હાથમાં લઈને ફરતો હોય છે, જેનું ડીટ દેખાય કટ દઈને મૂકી દે. એમ કાળરૂપી છે ને આવો કાતો લઈને ફરે છે, જેનું ડીટ પાટકી ગયું ને કટ દઈને પાડી લાત મારી દે છે અને નદીના પટમાં દોડવી દે છે. માટે હરાતી નિમેષાત કાલ સર્વમ, બધું ભસ્મીભૂત કરી નાખશે પેલા. હે યુવાન, તું ગૌરવ કરજે પણ ગર્વ કરતો નહીં. બેન હોય, દીકરી હોય, પોતાના કુળનો, પોતાના ખાનદાનનો, કુટુંબનો, દેશનો, સંસ્કૃતિનો, સમાજનો, એનો ગૌરવ કરે અને જે કાંઈ આપત્તિઓ આવે એમાં ભાંગે નહીં. જરીક પેલું ધાર્યું ના થાય તો આત્મહત્યાનો માર્ગ ના લે. ગઈ સભા પછી છૂટીને મને એક ભાઈ મળ્યા, બધું નામઠામ બહુ જાજા નહીં દઉં, પણ એક વિદ્યાર્થી, એનું નામ કેતન, અધૂરું જ નામ દઈશ, પુરાણી સ્વામી પ્રેમ પ્રકાશ દાદી સ્વામી, એ વખતે અહીંયા રાજકોટ ગુરુકુળમાં એ વિદ્યાર્થીઓ બધા સ્વામી પાસે સાંજે ઘણી વાર છોકરાઓ બેઠા હોય, આપણે બેસતા અને એ પુરાણી સ્વામી મીઠી મીઠી વાતો કરતા હોય, એમાં સ્વામી સમજાવતા હતા પુરાણી પ્રેમ પ્રકાશ દાદી સ્વામી કે ભાઈ શિક્ષાપત્રી છે 212 શ્લોક છે, એમાં ઘણા મંગળાચરણના છે, ઘણા પછી પેલા છે, એ બધા ક્યાં આપણે પાળવાના નથી. પછી એમાં રાજાના હોય તો આપણે ક્યાં રાજાના પાળવાના છે, વિધવાના હોય તે આપણે પાળવાના છે, હે સધવાના એ આપણે ક્યાં પાળવાના છે, એ આપણે નથી પાળવાના. બ્રાહ્મણના પાળવાના નથી, સાધુના પાળવાના નથી, બ્રહ્મચારીના પાળવાના નથી, ધનાઢ્ય હો તો ધનપતિના અમુક લખ્યા છે એ પાળવાના હોય, એ પાળવાના નથી. ગ્રહણ આવે ત્યારે ગ્રહણના પાળવાના હોય, મરણ થાય તો સૂતકનું પાળવા, રોજ તો કાંઈ આ બધા પાળવાના, બધા તાળ કાઢવા જ માંડો તો થોડાક વધે. એટલે એક છોકરો કે હા સ્વામી, આ આત્મહત્યા ન કરવી એ ક્યાં આપણે પાળવા. સ્વામી કે નહીં હો કેતન, એ તો ખાસ પાળવાનું. એટલે ત્યારે કેતન કઈ બોલ્યો નહીં, એ તો ખાસ પાળવાનું, તે કેમ તારવી નાખ્યો એ શ્લોક, બીજા તારવી બરાબર છે, વિધવાના, સધવાના, બ્રાહ્મણના, રાજાના એ બધા ઠીક છે, આ તો બધાને છે. કેતન, એ તો ખાસ પાળવાનું. વર્ષો વયા ગયા વાતને, છોકરો વયો ગયો ગુરુકુળમાંથી, ભાવનગરમાં એને ધંધો હીરાનો એમાં સેટ થયો, ઘણું કમાયો, તો ફ્લોપ જતા કે વાર છે, હરાતી નિમેષાત કાલ સર્વમ, ધંધો ચોપટ થઈ ગયો, દેવું ભયંકર ચડી ગયું, ઉઘરાણીઓ વાળા માર જીવ ખાય, અને ભયંકર નિર્ણય લઈ લીધો આ કેતને, મીરા વગર છૂટકો નથી. કાતિલ ઝેરની બોટલ લઈ આવ્યો, બનેલી હકીકત, પોતાના એકાંત રૂમની અંદર બેઠો, બાજુમાં બોટલ મૂકી, અને જે કાંઈ મિલકત હતી મકાન આ તે બધાને લેખિત બધાના કાગળિયાના કવરને બિલ જે કહેવાય ને એ બધું કરીને એક એક કવરમાં આના નામે આટલું, આના નામે આટલું, આનું આટલું, એ બધું કોનું શું છે એ બધા કવરો ફિટ કરી કરી અને બધું થપ્પો મૂક્યો, રેડી થઈ ગયો, ખોલીને પીવાની તૈયારી. છેલ્લી વાર કે ભગવાનને યાદ કરી લઉં, આમાં મારે બીજો કોઈ ઉગરવાનો ઉપાય નથી. હું તમને એક વાત સલાહ દઉં, મારે કેવું ન જોઈએ પણ હું તમને કહી દઉં છું. આપણે જે જે પ્રવચનો કર્યા છે એમાં ઘણાને અમુક વાતો એમ લાગે કે આ સ્વામી શું કામ કહેતા છે, પણ તમે જાજુ નથી જોઈ શકતા. અમે ક્યાંક બીજું ઘણું બધું સાંપ્રદાયિક હોય, બીજું હોય, વૈશ્વિક હોય, આ બધું જોયું હોય છે તો બધાને નથી જરૂર પડતી, ચાલો, પણ પાંચ જણા તેવા હોય કે એના માટે અમૃત થઈ જતું હોય છે, અને આજે અમુક પરિસ્થિતિ ન આવતી હોય પણ એની શરૂઆત થઈ હોય એ તમારે નજરમાં ન હોય, અમને બધા ભટકાતા હોય એટલે ખબર હોય, એટલે એ શરૂઆતને પણ અમે લઈને કોઈક વાત કરતા હોઈએ છીએ, એટલે બાકી નિરર્થક નથી હોતી. એટલે માનો કે આપણે આપઘાતની આત્મહત્યાની વાત કરી તો કોઈને એમ થાય કે આટલું યુવાનને માટે આટલું બધું કહેવાની, એના કરતાં કાંઈ ભક્તિની વાત કરો, ભાઈ કરશું, તું જીવતો રહે તો ભક્તિ કરશું આપણે. હા પણ કોઈને આમાં આમ તમને ખબર છે આમાંથી કોણ કોણ મૂંઝાતો હોય છે? એમાં ભલે હું કહું બધા નહીં, એક મૂંઝાતો હોય એના માટે અમૃત થઈ જાય તો કામ કેવડું થાય? જિંદગી ન આપી શકીએ પણ યાર બચાવી તો શકીએ ને થોડી, હે? કોઈને બે શબ્દોથી બતાવી તો શકીએ. અને એ બીજા ગમે એટલું કહે એનો વિશ્વાસ ના આવે, પણ ક્યારેક સાધુ બોલ્યો હોય એનો વિશ્વાસ આવી જતો હોય છે. અને એને ભગાવે કેતને પછી રાત લઈને ઠાકોરજીને શ્રીજીને યાદ કર્યા, બધું યાદ કર્યું, મોટા સંતોને યાદ કરી લો, ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજને યાદ કર્યા, પુરાણી પ્રેમ પ્રકાશદાસજીને યાદ કર્યા. યાદ કરતાની સાથે સ્વામી આમ કહેતા દેખાણ, કેતન આ શ્લોક તો ખાસ પાડવાનો, આ કેમ તું ભૂલી ગયો? આત્મહત્યા નહીં કરવાની, એ તો કેતન ખાસ પાડવાનું. અને આંખમાંથી આંસુડાની ધાર થઈ ગઈ. કેટલા વર્ષ પહેલા એ સાધુ બોલ્યા હતા, કેતન આ તો ખાસ પાડવાનું, હ આંખમાંથી ધાર થઈ ગઈ, એકદમ બાકડો થઈ ગયો. આ શું તેથી મેં સામેને કીધું હતું, સામે આ કઈ કઈ જરૂરનું નથી, અને મને કે આ તો ખાસ પાડવાનું, આંખમાંથી આંસુના ધાર આવી ગઈ. એ જ મિનિટે બધા કાગળો ફાડી નાખ્યા, બોટલ હતી લઈને ફેંકી દીધી. નહીં મને સામે જ કીધું છું કે આ તો તું કરતો જ નહીં, હવે નહીં મરું, મને બેઠો થઈ ગયો, ખોખારો ખાઈને બેઠો થઈ ગયો, શ્રીજીનું સ્મરણ કરી સુઈ ગયો. બીજે દિવસે જે ભગવાને ધાર્યું છે, મોટા સંતોએ ધાર્યું છે એમ થશે એમ કરીને જપ મીંડો કરવા, ભજન મીંડો કરવા. અને ભાઈ ધીમે ધીમે ધીમે દેવામાંથી બહાર નીકળો, લાખો કમાયો એ માણસ. અને પછી હમણાં છેલ્લે છેલ્લે 2005માં સ્વાભાવિક રીતે એક હરિભક્તની રીતે હરિસ્મરણ કરતા કરતા પ્રભુના ધામમાં ગયા. એક વેણ એટલે યુવાન હોય કે યુવતી હોય, પોતાના ખાનદાનનો કુળનો મનુષ્ય દેહની કિંમતની આપણે વાત કરી છે, નાખી શું કામ દેવું? ભજન કરી લ્યો ભલા માણસ, આજે તો કેટલી સવલતો છે, બહેનોને બેસવું કોઈ મંદિરમાં બેસી શકે છે, યુવાનોને બેસવું બેસે, અમારે કેટલી જગ્યા ખાલી છે, ભજન કરી લેવું. જીવનનો લક્ષ્ય એ છે, કાંઈ બીજા લક્ષ્ય ના સૂજે તો આ લક્ષ્ય તો આપણને ઓલરેડી પહેલેથી આપેલું છે, કરતા નથી આપણે. દુઃખ મેં સુમિરન સબ કોઈ કરે, સુખ મેં કરે ના કોઈ, સુખ મેં સુમિરન જો કરે તો દુઃખ કાહે કો હોય. પૈસો હોય ને બધું હોય, સુખ હોય ત્યારે હાલો પિક્ચરમાં જવું છે, દાબેલી ખવા જવું છે, પીઝા ખવા જવું છે, ભાઈ એ બધી નથી, ભજન કરો. સુખનો વેળા છે તો મૂડી ભેળી કરી લો, પૈસા ભેળા કરો છો, ભજનની મૂડી કામ આવશે. રામ રૂપિયા રોક હે ખર્ચા ખૂટત નાહી, પેલાનું તો રૂપિયો ડોલરનું અવમૂલ્યન થાય પણ મારા હરિના નામનું ક્યારેય અવમૂલ્યન થતું નથી. કે આજે ભાવ ઘટી ગયો ને કાલે ઘટી ગયો, એ ભાવ પ્રતિદિન કલયુગ જેમ જેમ વધશે. કલિયુગ કેવલ નામ આધારા, કલિયુગ કેવલ નામ આધારા, સુમિર સુમિર નર ઉતરે પાર. ભગવાનનું નામ જપતા જતા પાર ઉતરી જાય, એટલું સરળ સીધું સાધું છે. એટલે યુવાનીનું ગૌરવ કરવાનું પણ ગર્વ ન કરવો, કારણ કે માયામય ઇદમ અખિલમ હિત્વા બ્રહ્મ પદમ ત્વમ પ્રવિશ વિદિત્વા, એ માયામય છે. એની વાતો પછી, આજે આટલું બસ. સહજાનંદ સ્વામી મહારાજ.